श्री पद्म पुराण पातालखंड अध्याय 23। अश्वनो गात्र स्तंभ श्री रामचरित्रना कीर्तन थी एक स्वर्गवासी ब्राह्मणनो राक्षस योनि थी उद्धार तथा अश्वना गात्र स्तंभ नी निवृत्ति शेष जी कहे छे। हे द्विज श्रेष्ठ, त्यार पछी ते यज्ञनो घोड़ो हजारों योद्धाओं थी सुरक्षित रहीने भारत वर्षना अंत में स्थित हेमकूट पर्वत पर गयो, जे चारे बाजू थी 10,000 योजन लांबो पहड़ो छे। तेना सुंदर शिखर सोना चांदी अने धातुओना छे। त्यां एक विशाल उद्यान छे, जे अतिशय सुंदर अने अनेक प्रकारना वृक्षों थी सुशोभित छे। घोड़ो तेमां प्रवेशी गयो, त्यां जवाथी ते अश्वना संबंधमां सहसा एक आश्चर्यजनक घटना बनी, ते जणावुं छुं। सांभळो, एकाएक घोड़ानुं आखुं शरीर अकड़ाई गयुं, ते हाली चाली शकतो न हतो। मार्गमां उभो उभो ते हेमकूट पर्वतनी जेम अविचल प्रतीत थवा लाग्यो। अश्वना रक्षकोए शत्रुघ्ननी पासे जईने कह्युं, स्वामी, अमने खबर नथी घोड़ाने शुं थई गयुं, ओचिंतु तेनुं शरीर स्तब्ध थई गयुं छे। आ माटे विचारीने जे कंई करवुं उचित होय ते करो। आ सांभळीने राजा शत्रुघ્નને ભારે આશ્ચર્ય થયું। તેઓ અશ્વની પાસે ગયા, પુષ્કલે તેના બંને પગ પકડીને જમીનથી ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પોતાના સ્થાન પરથી હાલી પણ ન શક્યો। ત્યારે શત્રુઘ્ને સુમતિને પૂછ્યું, મંત્રીવર, ઘોડાને શું થયું છે જે તેનું પૂરું શરીર અકળાઈ ગયું છે? હવે અહીં શું ઉપાય કરવો જોઈએ જેથી એનામાં ચાલવાની શક્તિ આવી જાય? સુમતીએ કહ્યું, સ્વામી, કોઈ એવા ઋષિ મુનિની તપાસ કરવી જોઈએ જે બધી રીતે કુશળ હોય। હું તો સંસારમાં થનારા પ્રત્યક્ષ વિષયોને જ જાણું છું, પરોક્ષમાં મારી ગતિ નથી, શેષજી કહે છે। સુમતીની આ વાત સાંભળીને ધર્મજ્ઞ શત્રુઘ્ને પોતાના સેવકો દ્વારા ઋષિની તપાસ કરાવી। એક સેવક ત્યાંથી એક યોજન દૂર પૂર્વ દિશામાં ગયો। ત્યાં તેને એક બહુ મોટો આશ્રમ દેખાયો, જ્યાંના પશુ અને મનુષ્ય બધા વેરભાવથી રહિત હતા। ગંગાજીમાં સ્નાન કરવાના કારણે તેમના સમસ્ત પાપ દૂર થઈ ગયા હતા તથા તે બધા બહુ મનોહર દેખાતા હતા। તે શૌનક મુનિનો મનોહર આશ્રમ હતો। તેની જાણકારી મેળવી તે સેવક પાછો આવ્યો અને વિસ્મિત થઈને તેણે રાજા શત્રુઘ્નને તે આશ્રમના સમાચાર કહ્યા। સેવકની વાત સાંભળીને અનુચરો સાથે શત્રુઘ્નને બહુ હર્ષ થયો અને તેઓ હનુમાન અને પુષ્કળ વગેરેની સાથે ઋષિના આશ્રમ પર ગયા। ત્યાં જઈને તેમણે મુનિના પાપહારી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા। બળવાનોમાં શ્રેષ્ઠ રાજા શત્રુઘ્નને આવેલા જાણીને શૌનક મુનિએ અર્ધ્ય પાદ્ય વગેરે આપીને તેમનું સ્વાગત કર્યું। તેમના દર્શનથી મુનિને બહુ પ્રસન્નતા થઈ। શત્રુઘ્નજી સુખપૂર્વક બેસીને જ્યારે વિશ્રામ કરી ચૂક્યા ત્યારે મુનીશ્વરે પૂછ્યું, રાજન, તમે શા માટે ભ્રમણ કરી રહ્યા છો? તમારી યાત્રા તો બહુ દૂરની જણાય છે। મુનિની વાત સાંભળીને રાજા શત્રુઘ્નનું શરીર હર્ષથી પુલકિત રોમાંચિત થઈ ગયું। તેઓ પોતાનો પરિચય આપતા ગદગદ વાણીમાં બોલ્યા, મહર્ષે, મારો અશ્વ ઓચિંતો એક ફૂલોથી સુશોભિત ઉદ્યાનમાં ચાલ્યો ગયો। તે ઉદ્યાનની અંદર પ્રવેશ કરતા તેમનું શરીર અકળાઈ ગયું છે, તેના કારણે અમે અપાર ચિંતામાં ડૂબી રહ્યા છીએ। તમે નૌકા બનીને અમને બચાવો, અમારા સદનસીબે તમારા દર્શન થયા, ઘોડાની આ સ્થિતિનું મુખ્ય કારણ શું છે એ જણાવવાની કૃપા કરો। શત્રુઘ્નના પ્રમાણે પૂછવાથી પરમ બુદ્ધિમાન મુનિશ્રેષ્ઠ શૌનકે થોડી વાર સુધી ધ્યાન કર્યું, પછી એક જ ક્ષણમાં બધું રહસ્ય સમજાઈ ગયું। તેમની આંખો આશ્ચર્યથી ખીલી ઉઠી તથા તેમણે દુઃખ અને સંશયમાં પડેલા રાજા શત્રુઘ્નને કહ્યું, રાજન, હું અશ્વના ગાત્ર સ્તંભનું કારણ કહું છું, સાંભળો। ગોળ દેશના સુરમ્ય પ્રદેશમાં કાવેરીના તટ પર સાત્વિક નામનો એક બ્રાહ્મણ બહુ કઠોર તપસ્યા કરી રહ્યો હતો। તે એક દિવસ જળ પીતો, બીજા દિવસે હવા પીને જ રહેતો અને ત્રીજા દિવસે કશું જ ખાતો ન હતો. આ પ્રમાણે ત્રણ ત્રણ દિવસનું વ્રત લઈને તે સમય વ્યતીત કરતો હતો. તેનું આ વ્રત ચાલી જ રહ્યું હતું કે સર્વના વિનાશ કરનાર કાળ તેને ભરખી ગયો, તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી તે સાત્વિક નામનો બ્રાહ્મણ સર્વ પ્રકારના રત્નોથી વિભૂષિત તથા બધી પ્રકારની શોભાથી સંપન્ન વિમાનમાં બેસીને મેરુગીરીના શિખર પર ગયો. ત્યાં જંબુ નામની નદી વહેતી હતી, જેના કિનારે તપ અને ધ્યાનમાં સંલગ્ન રહેવાવાળા ઋષિ મહર્ષિ નિવાસ કરતા હતા. તે બ્રાહ્મણ ત્યાં જ આનંદમગ્ન થઈને પોતાની ઈચ્છાથી અપ્સરાઓની સાથે વિહાર કરવા લાગ્યો. અભિમાન અને મદથી ઉન્મત્ત થઈને તેણે ત્યાં રહેનારા ઋષિઓને પ્રતિકૂળ વર્તાવ કર્યો. તેથી રુષ્ટ થઈને ઋષિઓએ શ્રાપ આપ્યો, જા તું રાક્ષસ થઈ જા, તારું મુખ વિકૃત થઈ જાય. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણને બહુ દુઃખ થયું અને તેણે તે વિદ્વાન અને તપસ્વી બ્રાહ્મણને કહ્યું, બ્રહ્મર્ષિઓ, તમે બધા દયાળુ છો, મારા પર કૃપા કરો. ત્યારે તેમણે તેના પર અનુગ્રહ કરતા રહીને કહ્યું, જે સમયે તમે શ્રીરામચંદ્રજીના અશ્વને પોતાના વેગથી સ્તબ્ધ કરી દેશો, તે સમયે તમને શ્રીરામની કથા સાંભળવાનો અવસર મળશે. ત્યાર પછી આ શ્રાપથી તમારી મુક્તિ થઈ જશે. મુનિઓના કથનાનુસાર તેણે જ અહીં રાક્ષસ થઈને શ્રી રઘુનાથજીના અશ્વને સ્તંભિત કર્યો છે. તેથી તમે કીર્તન દ્વારા ઘોડાને તેની ચુંગાલમાંથી છોડાવો. મુનિનું આ કથન સાંભળીને શત્રુવીરોનું દમન કરનારા શત્રુઘ્નના મનમાં બહુ વિસ્મય થયો. તેઓએ શૌનક મુનિને કહ્યું, કર્મની વાત બહુ ગહન છે, જેનાથી સાત્વિક નામધારી બ્રાહ્મણ પોતાના મહાન કર્મોથી સ્વર્ગમાં પહોંચીને પણ ફરી રાક્ષસ ભાવને પ્રાપ્ત થઈ ગયો છે. સ્વામી, તમે કર્મ અનુસાર જેવી ગતિ થાય છે તેનું વર્ણન કરો, જે કર્મના પરિણામથી જેવા નરકની પ્રાપ્તિ થાય છે તે જણાવો. શૌનકે કહ્યું, રઘુકુળ શ્રેષ્ઠ, તમે ધન્ય છો જે તમારી બુદ્ધિ સદા આવી વાતો જાણવા સાંભળવામાં લાગેલી રહે છે. એમાં સંદેહ નથી કે તમે આ વિષયને સારી રીતે જાણો છો, છતાં પણ લોકોના હિતને માટે મને પૂછી રહ્યા છો. મહારાજ, કર્મોના સ્વરૂપ વિચિત્ર છે તથા તેમની ગતિ પણ વિવિધ પ્રકારની છે, હું તેનું વર્ણન કરું છું, સાંભળો. આ વિષયનું શ્રવણ કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય પરાયું ધન, પરાયી સંતાન અને પરાયી સ્ત્રીને ભોગ બુદ્ધિથી બળજબરીથી પોતાના અધિકારમાં કરી લે છે, તેને યમદૂતો કાળપાશમાં બાંધીને તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. અને જ્યાં સુધી 1000 વર્ષ પૂરા થઈ જતા નથી ત્યાં સુધી તેમાં રાખે છે. યમરાજના દૂતો તે પાપીને ત્યાં ખૂબ મારે છે. આ પ્રમાણે પાપ ભોગ દ્વારા સારી રીતે દુઃખ ભોગવીને અંતમાં તે સુવર્ણ યોનિમાં જન્મ લે છે અને તેમાં પણ ઘણું દુઃખ ભોગવ્યા પછી તે મનુષ્ય યોનિમાં જાય છે, પરંતુ ત્યાં પણ પોતાના પૂર્વ જન્મના કલંકને સૂચવતો કોઈ રોગ વગેરે થાય છે, જે માત્ર બીજા પ્રાણીઓનો દ્રોહ કરીને જ પોતાના કુટુંબનું પોષણ કરે છે. તે પાપ પરાયણ પુરુષ અંધ તામિસ્ત્ર નરકમાં પડે છે. જે લોકો અહીં બીજા પ્રાણીઓનો વધ કરે છે તેઓ રૌરવ નરકમાં પડે છે, તથા રુરુ નામનો પક્ષી રોષપૂર્વક તેના શરીરને કોતરે છે. જે પોતાના પેટને માટે બીજા જીવોનો વધ કરે છે તેને યમરાજની આજ્ઞાથી મહારૌરવ નામના નરકમાં નાખવામાં આવે છે. જે પાપી પોતાના પિતા અને બ્રાહ્મણનો દ્વેષ કરે છે તે મહાન દુઃખમય કાલસૂત્ર નરકમાં, જેનો વિસ્તાર 10,000 યોજન છે, એમાં પડે છે. જે ગાયોનો દ્રોહ કરે છે તેને યમરાજના કિંકર નરકમાં નાખીને રાંધે છે. તે પણ થોડા સમય માટે નહીં, ગાયોના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા 1000 વર્ષો સુધી જે રાજા દંડ ન આપવા યોગ્ય પુરુષને દંડ આપે છે, તથા લોભવશ અન્યાયપૂર્વક બ્રાહ્મણને પણ શારીરિક દંડ આપે છે. તેને સુવર્ણના જેવા મુખવાળા દૃષ્ટ યમદૂતો પીડા આપે છે. ત્યાર પછી તે બાકી રહેલા પાપોથી છુટકારો પામવાને માટે દૃષ્ટ યોનિમાં જન્મ લે છે. જે મનુષ્ય મોહવશ બ્રાહ્મણો તથા ગાયોના થોડા પણ દ્રવ્ય ધન અથવા જીવિકાને લઈ લે છે અથવા લૂંટે છે, તે પરલોકમાં ગયા પછી અંધકૂપ નામના નરકમાં પડે છે. ત્યાં તેને અપાર કષ્ટ ભોગવવું પડે છે. જે જીભને વશ થઈને પોતે મધુર ભોજન લઈને ખાઈ જાય છે, દેવતાઓ અને સુહૃદોને આપતો નથી, તે અવશ્ય કૃમિ ભોજન નામના નરકમાં પડે છે. જે મનુષ્ય સુવર્ણ વગેરેનું અપહરણ અથવા બ્રાહ્મણના ધનની ચોરી કરે છે, તે અત્યંત દુઃખદાયક છંદસ નામના નરકમાં પડે છે. જે મૂળ બુદ્ધિનો પુરુષ પોતાના શરીરનું પોષણ કરે છે, બીજાઓને જાણતો નથી, તેને તપાવેલા તેલથી પૂર્ણ અત્યંત ભયંકર કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે. જે પુરુષ મોહવશ અજાણી સ્ત્રીને ભાર્યા બુદ્ધિથી ભોગવવા ચાહે છે, તેને યમરાજના દૂતો તે જ સ્ત્રીની લોઢાને તપાવેલી પ્રતિમાની સાથે આલિંગન કરાવે છે. જે પોતાના બળથી ઉન્મત્ત થઈને બળપૂર્વક વેદની મર્યાદાનો લોપ કરે છે તેવો વૈતરણી નદીમાં ડૂબીને માંસ રક્તનું ભોજન કરે છે. જે દ્વિજ થઈને શુદ્રની સ્ત્રીને પોતાની ભાર્યા બનાવીને તેની સાથે ગૃહસ્થી ચલાવે છે, તે અવશ્ય પિયોદ નામના નરકમાં પડે છે. ત્યાં તેને ઘણું દુઃખ ભોગવવું પડે છે. જે ધૂર્ત લોકોને છેતરવા માટે દંભનો આશ્રય લે છે, તે મૂળને વેશસ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં તેને યમરાજનો માર પડે છે. જે મૂળ સવર્ણ એટલે કે સમાન ગોત્રવાળી સ્ત્રી સાથે સંભોગ કરે છે, તેને વીર્યની નહેરમાં નાખવામાં આવે છે અને તેને વીર્ય જ પીવું પડે છે. જે લોકો ચોર, આગ લગાડનારા, દુષ્ટ અને વિષ આપવાવાળા અને ગામોને લૂંટવાવાળા છે, તે મહાપાતકી જીવને સાર મેયાદનના નરકમાં નાખવામાં આવે છે. જે પાપોનો સંચય કરનાર પુરુષ ખોટી સાક્ષી આપે છે અથવા બળપૂર્વક બીજાનું ધન છીનવી લે છે, તે પાપીને અવિચી નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે. તેમાં અપાર દુઃખ ભોગવ્યા પછી તે ફરી પાપીઓનીમાં જન્મ લે છે. જે મૂર્ખ સુરાપાન કરે છે, તેને યમરાજના દૂત ગરમ ગરમ લોઢાનો રસ પીવડાવે છે. જે પોતાની વિદ્યા અને આચારના ઘમંડમાં આવીને ગુરુજનોનો અનાદર કરે છે, તે મનુષ્યને મૃત્યુ પછી ક્ષાર નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે. જે લોકો ધર્મથી બહિષ્કૃત થઈને વિશ્વાસઘાત કરે છે, તેમને અત્યંત યાતનાપૂર્ણ શુલપ્રોત નરકમાં નાખવામાં આવે છે. જે ચુગલી કરીને બધા લોકોને પોતાના વચનથી ઉદ્વેગમાં નાખ્યા કરે છે, તે દંડશુક નામના નરકમાં પડીને સર્પો એટલે કે દંડશુકો દ્વારા ડસવામાં આવે છે. રાજન, આ પ્રમાણે પાપીઓને માટે અનેક નરક છે. પાપ કરીને તેમાં તેઓ તેમાં જ જાય છે અને અત્યંત ભયંકર યાતના ભોગવે છે. જેમણે શ્રીરામચંદ્રજીની કથા સાંભળી નથી તથા પરોપકાર કર્યો નથી, તેમને નરકમાં બધી પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. આ લોકમાં પણ જેને અધિક સુખ પ્રાપ્ત છે તેના માટે તે સ્વર્ગ કહેવાય છે, તથા જે રોગી અને દુઃખી છે તેઓ નરકમાં જ છે. દાન પુણ્યમાં લાગ્યા રહેવું, તીર્થ વગેરેનું સેવન કરવું, શ્રી રઘુનાથજીની લીલાઓ સંભળાવી અથવા તપસ્યા કરવાથી પાપોનો નાશ થાય છે. લીલાઓ સાંભળવી અથવા તપસ્યા કરવાથી પાપોનો નાશ થાય છે. હરિકીર્તન રૂપી નદી જ મનુષ્યોને માટે બધા ઉપાયોથી શ્રેષ્ઠ છે. તે પાપીઓના બધા પાપોને ધોઈ નાખે છે. આ વિષયમાં કોઈ બીજો વિચાર કરવાની જરૂર નથી. દાન પુણ્ય પ્રસંગે અને તીર્થાદિ ક્રિયા તથા રામ ચારિત્ર સંસ્કૃત્યા તપસાવા સ્વયં વ્રજેત સર્વેષામ અપ્યુપાયાનામ હરિકીર્તિ ધુની નૃણામ શાલયેત પાપીનામ પંકનાત્ર કાર્યા વિચારણા. 48માં અધ્યાયના 65-66 શ્લોક સંખ્યા. જે ભગવાનનું અપમાન કરે છે તેને ગંગા પણ પવિત્ર કરી શકતી નથી, પવિત્રથી પવિત્ર તીર્થમાં પણ તેને પાવન કરવાની શક્તિ નથી. જે જ્ઞાનહીન હોવાના કારણે ભગવાનના લીલા કીર્તનોનો ઉપહાસ કરે છે તેને કલ્પના અંત સુધી પણ નરકમાંથી છુટકારો મળતો નથી. રાજન, હવે તમે જાઓ અને ઘોડાને સંકટમાંથી છોડાવવા માટે સેવકો સહિત ભગવાનનું ચરિત્ર સંભળાવો, જેથી અશ્વમાં ચાલવાની શક્તિ આવી જશે. શેષજી કહે છે, શૌનકજીની ઉપયુક્ત વાત સાંભળીને શત્રુઘ્નને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મુનિને પ્રણામ અને પરિક્રમા કરીને સેવકો સહિત ચાલ્યા ગયા. ત્યાં જઈને હનુમાનજીએ ઘોડાની પાસે શ્રી રઘુનાથજીના ચરિત્રનું વર્ણન કર્યું, જે મહાન દુર્ગતિનો નાશ કરનારું છે. અંતમાં તેમણે કહ્યું, હે દેવ, તમે શ્રીરામચંદ્રજીના કીર્તનના પુણ્યથી પોતાના વિમાન પર બેસો અને સ્વેચ્છા અનુસાર પોતાના લોકમાં વિચરણ કરો. આ નિંદિત યોનિથી હવે તમારો છુટકારો થઈ જાય. આ વાક્ય સાંભળીને દેવતાઓએ કહ્યું, રાજન, હું શ્રીરામચંદ્રજીનું કીર્તન સાંભળીને પવિત્ર થઈ ગયો. મહામતે, હવે હું મારા લોકમાં જઈ રહ્યો છું, તમે મને આજ્ઞા આપો. આમ કહીને દેવતા વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ સમયે તે દ્રશ્ય જોઈને શત્રુઘ્ન અને તેમના સેવકોને બહુ વિસ્મય થયો. ત્યાર પછી તે અશ્વ ગાત્ર સ્તંભથી મુક્ત થઈને પક્ષીઓથી ભરેલા તે ઉદ્યાનમાં ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યો. અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.